आकाश है सूना क्यों, धरती पाताल है सूना क्यों, दरियाओं पहाड़ है सूना क्यों, घर गांव शहर सब सूना क्यों, ये गूंगा क्यों, वो बहरा क्यों, वो अंधा क्यों, ये लूला क्यों, कंधे से कंधा जोड़ रे मन, फिर गरज गरज कर बरस बरस, मन मच्छर चल मन करड कर, राय रिनो भेद कोई पाने ना, डायरी नो भेद कोई पामे ना, मच्छर ना सरनामा जाने ना, चिकड़ा नो चोर हाथ लागे ना, आ जाने नींद होवे आवे ना है, खुशी ने थाय कोक, डायरी नो चोर छे, डायरी नो चोर छे, हाँ માણસની નગરીમાં મચ્છરનો શોર છે, મચ્છરનો શોર છે, ડાયરીનો ભેદ કોઈ પામે ના, હા હોશી લો ધારે કે ભેદ હવે જાણી લઉં, ભેદ હવે જાણી લઉં, કાદા ના પ્યાદા થી મચ્છર ને પાડી દઉં, મચ્છર ને પાડી દઉં, ડાયરી નો ભેદ કોઈ પામે ના, હે ધારી ને જોયું, ધારી ને જોયું, પણ ભેદ હાથ લાગે નહીં, ભેદ હાથ લાગે નહીં, વૈદરાજ કા દાની હાર હજી એ માને નહીં, હજી એ માને નહીં, ડાયરી નો ભેદ કોઈ પામે ના, મચ્છર ના સરનામા જાણે ના, હૈ Thank you.